આ રવિવારે આપણે પહેલા જયારે સભાઓ લેતા ત્યારે એક ભાઈ હતા ને, સાંભળવા આવે, આમ હવે છૂટા છવાઈ આવે જ છે, તો બીજી ત્રીજી લાઈનમાં બેઠા હોય, આપણે વાતો કરતા હોય, પણ એ થોડીક વાર આમ આપણી સામે જુએ, પછી ઘડીક ડાબે જુએ, ઘમણી જમણે જુએ, ઘડી ઉપર જુએ, ઘડીક નીચે મોદિયામાંથી દોરા ખેંચે, ઘડી કામ કર્યા, સ્થિર થઈને કોઈથી સાંભળે જ નહીં, આવી જાય સમયસર. વળી કંઈક એવું લાગે તો થોડી સેકન્ડ આપણી સામે જોવે, વળી પાછું એ આમાં મંડે કરવા. આપણે બહુ કહીએ તો નહીં, પણ પછી ઘણા વખત પછી કીધું કે તમે સાંભળો છો, પણ તમે ચારે બધું જોયા શું રાખો છો, સામે બેસો છો, બધું સાંભળો છો, તો પછી એમ એક સ્થિર આમ તરમ થઈ એકાગ્ર થઈને સાંભળો. મને કહીએ તો સામેજી એવું છે ને, આ ગરમીની સિઝન છે એટલે અકળામણ થાય ને, એટલે આમ જોયા કરું છું. મેં કીધું જો મેં તમને શિયાળામાં જોયા છો, ઉનાળામાં આમ જોયા છે ને, ચોમાસામાં આમ જોયા છે. આ તમે મને કીધેલું છે એક બે વાર કે એવું કઈ હોય તો કેજો, એટલે આ કહું છું, તો પછી સ્વીકાર તો કરતા નથી, તો શું કામ વારે વારે કીધે રાખો છો કે અમારે એવું કઈ હોય તો કેજો. પછી ઢીલા પડી ગયા, મને કે સાચી વાત છે, મારી એવી ટેવ છે. કેજો એમ કહેનારા પણ કહો ત્યારે સાંભળશે નહીં. ભૂલ ઓળખવી, ભૂલનો સ્વીકાર કરવો બહુ કઠણ, કહી દેવું બહુ સહેલું છે, બાપજી કઈ એવું હોય કેજો, પણ કે તો સ્વીકાર ન થાય. હવે જો સ્વીકાર ન થાય તો કેવી રીતે સુધારો થાય, બહુ જ કઠણ વાત છે. મુંબઈમાં એક જૈન મુનિ પધારેલા અને શ્રીમદ રાજચંદ્રજી, શ્રીમદ રાજચંદ્ર એ પણ સત્સંગમાં બેસે, ઘણા લોકો આમ કથા શ્રવણ કરે. શ્રીમદ રાજચંદ્રની તો સ્થિતિ તમે જાણો, ઉચ્ચ કક્ષાની એમની આત્મસિદ્ધિની સ્થિતિ. એક બે દિવસ પ્રવચન પૂરા થયા એટલે પછી શ્રીમદ રાજચંદ્રજીએ પહેલા મુનિશ્રીને કહ્યું કે તમે પ્રવચન વ્યાખ્યાન સારું આપો છો, લોકોને સારું લાગે છે, પણ તમે પુરુષોની સામે જોઈને જ બોલો, સ્ત્રીઓની સામે દ્રષ્ટિ ન કરો. તમે દ્રષ્ટિ સ્ત્રીઓ તરફ શા માટે વારે વારે લઈ જાઓ છો, પુરુષો સામે જોઈને જ કરો. ભૂલ ઓળખાવી પણ સારી લાગે. એટલે એમણે કહ્યું કે તમે મને કહો છો, પણ તમે સ્ત્રીઓની સામે તો બોલો છો ને જુઓ જ છો, સામે ગયા પણ સ્વીકાર કરે. શ્રીમદ રાજચંદ્રજીએ કીધું કે એક પહેલી વાત છે, હું કથા સત્સંગ ધર્મ ધ્યાનમાં બેઠો ત્યારે હું ક્યારેય મારી દ્રષ્ટિ બીજે હોય છે, હું આપના પ્રવચનમાં આપને જ જોઉં છું, તો તમે એમ કેમ કહો છો કે તમે પણ જુઓ છો? તો કે સત્સંગમાં તો તમે સ્થિર વૃત્તિથી જુઓ છો, પણ સત્સંગ છૂટ્યા પછી તમે સ્ત્રીઓ સામે બોલો છો, એમને મળો છો, એ બધું તો છે જ ને. તો કે એ વાત અલગ છે, કારણ કે હું સંસાર છોડી અને મુનિ નથી થયો, તમે સંસાર છોડ્યો છો, તમારો ધર્મ અલગ છે, હું ઘરે રહું છું, એટલે મારે સ્ત્રીઓ સાથે બોલવાનો એ પ્રસંગ હોઈ શકે, છતાં પણ મર્યાદિત છે, પણ તમે તો સંસાર છોડ્યો છે, તો તમારા ધર્મ તો અલગ છે, એટલે હું તમને કહું છું કે તમારે સ્ત્રીઓ સામે ન જોવું. અને બીજું યાદ રાખો, હું કોઈ સ્ત્રી મારી પાસે આવે અમારા ગ્રસ્તા ધર્મ પ્રમાણે, જે કોઈ આવે, તો એ સ્ત્રીને ભયંકર વિશેલી ઝેરી સાપણી નાગણી એના જેવી હું એને દેખું છું, ઝેરની કોથળી હોય, ઝેરની નાગણી હોય એવી હું સ્ત્રીને સતત દેખું છું. આવું જો તમને થતું હોય તો તમે જુઓ. પછી પેલા નીચે જોઈ ગયા કે ના, એવી મારી સ્થિતિ નથી, તો બસ દ્રષ્ટિ નિયમમાં રાખો, સંયમમાં રાખો, પણ કબૂલ કરવું. અને સૌથી મોટી વાત છે ભાઈ, ઓ કાન ખોલ કે સુનના, આપણને કોક કહેવા વાળો મળે ને, એ આપણા બહુ મોટા ભાગ્ય સમજ ખરેખર, એમાં સુહૃદતાથી આપણને કહેનારા મળે બહુ મોટી, કારણ કે આપણને આપણી પીઠ નથી દેખાવાની, ક્યારેય ન દેખાય. અને એમાંય જો તમને મર્મમાં સમજાય તો આપણને કોઈ વઢીને ખીજીને તતડાવીને જો કોઈ કહે તો સમજવાનું કે મારા બહુ મોટા ભાગ્ય છે. આપણને કોઈ વઢીને તિરસ્કાર કરીને અપમાન લાગે એવી રીતે આપણને જો કોઈ કહેતું હોય તો એના બે જ કારણ હોય, યાદ રાખજો. એક, આપણે કોઈને ખીજી વઢીને ત્યારે જ કહીએ, કોઈના ઉપર ક્રોધ થોડો ત્યારે કરી શકીએ, આપણે એને તતડાવીને ત્યારે જ વાત કરી શકીએ કે જ્યારે એક એ આપણાથી બહુ દૂર હોય, આપણે એની સાથે કોઈ લેવા દેવા ન હોય, એ આવે કે ન આવે એવી આપણને કોઈ પરવા ન હોય, પારકો છે તો એને આપણે તતડાવીને ગમે તે વાત કરી લઈએ તો આપણને અફસોસ નથી, કરવાના જ. સેજ આડાવડું થવાનું, તો રેલવે સ્ટેશન ઉપર કોઈ સેજ આમ થયો તો આપણે એને ધકાંધું થઈને કહી દે છે ને લોકો, એનું કારણ શું છે કે એને આપણે શું. એટલે જેની સાથે આપણે એમ હોય કે એને મારે શું, ત્યાં માણસ ખીજાય, ક્રોધ કરે, અપમાન કરે, તિરસ્કાર કરે, બરાબર છે. એવાથી ઉલટું, જે પોતાનો સાવ નજીક હોય એને જ આપણે વઢીને ધકીને રોકીને ટોકીને કહી શકીએ, પણ જે દૂર પણ નથી નજીક પણ નથી વચમાં છે, જેને તમે પોતાના પણ ન ગણી શકો ને પારકા પણ ન ગણી શકો એટલા ડિસ્ટન્સમાં જે છે એને કોઈ વઢીને નહીં કહે. આ મારું સંશોધન છે. એને તરત મર્યાદિત જ કહેજો, એ જે મને કહેશે કે ભાઈ રાજી રે એવી રીતે વેણથી એને બોલાશે, કેમ છો, આમ છે તેમ છે, એનું માન જાળવીને જ વાત થશે. પણ મોઢા મોઢ એને ક્યારેય ગુસ્સાથી વાત ન કરે તો સમજી લેવાનું કે હજી હું બહુ નિકટ થયો નથી. હા, આ સમજવાની વાત છે. આ પણ જેને મોઢા મોઢ ગરમ થઈને ખીજીને વઢીને જ્યારે કીએ ત્યારે સમજવાનું, હવે હું એની બહુ નજીક થયો છું, કારણ કે એને વિશ્વાસ છે કે આ હવે કાંઈ મને છોડીને જાય એમ નથી. જો વિશ્વાસ ન હોય તો જ તમે કાંઈ હશે ને તો તરત વાત ગળી જશે અને ધીમેથી મીઠાશથી વાત પૂરી કરી દેશે. એટલે જે ઝીણામાં જેની ભૂલ હોય તો એ નજીક થયા વગર કેવી રીતે કોણ કીએ. આ એક મીટર પણ છે કે આપણે નજીક છીએ કે દૂર છીએ, બહુ સમજવાનું છે. આ મીટર સાચવી રાખવા જેવું છે. બસ જો આપણે કોઈ પણ સંત પાસે જઈએ ને આપણને આ મર્યાદા જાળવીને જો વાત કરે તો સમજવાનું આપણે એની નજીક નથી. તમે તમારો છોકરો હોય ને બધી રીતે સારું હોય તેને ક્યારેક ગુસ્સે તે નથી કહી દેતા, છતાંય તમે છોકરો કઈ એમ થોડો ઓલો થઈ જાય છે. આ બહુ નિકટતાની વાત છે. એટલે એના માટે પોતે કરવું પડે, પણ કહી દીધે ન થાય કે એવું કઈ હોય તો કહેજો, કારણ કે એમ કહેવામાં પાછું બહુ ડર હોય છે. એને જ કહી શકાય કે જેને ઉલટું ન પડે, નહીતર પડતા વાર નથી લાગતી સાહેબ. એટલે સમજવા જેવું છે, તમે જેટલા નજીક થશો એટલા એના બહુ જ સ્નેહાળ થશો, અને જેટલા સ્નેહાળ થશો એટલા બેફિકર તમને કહેશે, અને એમાં જો તમને ખોટું ન લાગતું જ પાર ઉતરી ગયા, બસ વાત બરાબર છે. અને હવે આપણને બધું જ કહી શકે છે. આ એક સમજવા જેવી વાત છે. આ ગુણાતીતાનંદ સ્વામી લોધિકા પધાર્યા અને અભયસિંહ દરબાર લોધિકાના સવારના 6 વાગ્યાથી બેસી જાય, 12 વાગ્યા સુધી તો ધ્યાનમાં બેસે. સદગુરુ સંતો એનાથી આમ ધ્રુજે એવી એની સ્થિતિ કહેવાય કે સવારે ઉઠીને દાંતણ કરે એટલી વાર જ જે કારભારીને કામદારને કંઈ પૂછવું હોય તો 12 વાગ્યા સુધીના લેવાના નિર્ણયો રાજકાજના હોય તો એ દાંતણ કરે ત્યાં સુધી પૂછાય, પણ જેવું દાંતણને ઉલ ઉતારવા માટે આમ ચીરા કર્યા વ્યવહાર ચીરાઈ ગયો, પતી ગયો, પછી કશું જ પૂછાય નહીં. અને સ્નાન કરીને અભયસિંહ દરબાર પછી પોતાની માઢ મેળિયા બેસીને ધ્યાનમાં પૂજનમાં જતા રહે. પછી રાજ વયું જવું તો વયું જાય, સળગવું સળગી જાય. આને જનક ન કહો તો તમે શું કહો. આવી સ્થિતિ વાળા પણ ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આવ્યા, આદર આપ્યો, સન્માન, એને વાતની તો ના જ નથી, એમાં તો શું કહેવાનું હોય. અને રોજ નિત નવી રસોઈની રસોઈ આપવાની બધી જ વ્યવસ્થા ગોઠવે, પણ એક દિવસ બે દિવસ જુદ જુદી રસોઈ આપે, ચૂરમાના લાડુ, મોતિયાના લાડુ, ફલાણા લાડુ, આ બધી રસોઈ આપે, રાજ છે. પણ બીજો ત્રીજો દી થયો ને પછી જયારે અભયસિંહ સ્વામીની પાસે આવીને જે નારાયણ કર્યા ને ગુણાતીતાન બાપ ઓળખ્યા, અભયસિંહ તને એમ છે કે અમે મોતિયા લાડુ નથી ભેળ્યા. અને એક ગાન બે કટકા કરે એવું બોલે, તને એમ છે કે અમે મોતિયા લાડુ નથી ભાડ્યા, એમ મોતિયા તો કૂતરાના નામ હોય છે, કૂતરાના મોતિયા નામ હોય છે, તું અમને મોતિયા લાડુ ખવડાવ, તમે મોતિયા લાડુ નથી ભાડ્યા એટલે અહીંયા લોધિકા આવ્યા છીએ. અરે ભગવાનની કથા વાર્તા સ્વામી નારાયણ કોણ છે એને સમજાવવા આવ્યા છે. હામો બે ધ્યાન મૂકીને બે, તને એમ છે કે હું ધ્યાન કરું છું તો બહુ સારી વાત છે, કોઈ તને નહીં કહે, પણ તું ધ્યાન મૂકીને કથા સાંભળવા સામો બેસ. હવે આને કહેવાય કેમ નહીતર વિચાર કરો, પણ આમણે કહી દીધું કે આમ ધ્યાન મૂકીને તું સામે બેસ, આમ બેસ, અમે ગયા પછી તારે જે કરવું એ કરજે. હા બાપજી, હા બેસી, તને એમ છે કે મારે હવે કઈ કરવા જેવું, સાંભળ, અમારી વાતો સાંભળીશ ને ત્યારે તારું ધ્યાન ટકશે. અને સાંભળી લે બેસી, ધ્યાનમાં તારી જે કઈ કચાશ રહેતી હશે ને એ વાતોમાં આવશે, અને એમાંથી ટળશે ત્યારે હજી જે તને ધ્યાનનો સ્વાદ આવે છે એનાથી અનંત ગણો સ્વાદ આવશે. કરવાનું તો ઘણું છે, માટે ધ્યાન મૂકીને પણ વાતું સાંભળીને. એટલે ગુણાતીત બાપ એક એવા નીકળ્યા કે એમણે કીધું કથા વાર્તા છે એ પણ ભગવાનની મૂર્તિ છે. મૂર્તિ કેવી કેવી વાતો કરે છે, એટલે કથા સાંભળતી વખતે આમ એવા લીન થઈ જવું જાણે મૂર્તિના દર્શન કરતા હોય. આ મૂર્તિ કંડારાય છે, શિલ્પની જે વાત કરી છે એવી રીતે કથા સાંભળો. એ ટાંકણો છે પણ એ અભેસીને કેટલો નજીક પણ હોય ત્યારે કહેવાય, સમજાય છે ને વાત. તો પછી ગુણાતીત બાપ ગઢડા આવ્યા છે, ક્યારેક આવતા જતા એમાં કુંડળ ગયા, રાયબાઈ પણ ત્યાં બહુ ભક્તરાજ, એમણે આગતા સ્વાગતા કરી, એક બે દિવસ રોકાયા હશે. એટલે આ તો ભાઈ મહાવૈદ ને ગુણાતીત બાપ, એટલે મહાવૈદ, બધાને ઔષધ કરતા જાય, જે બહુ એકદમ જે શ્રેષ્ઠ વૈદ હોય ને એને તમારે કહેવું ન પડે કંઈ, તમે એની પાસે આવો ને ત્યાં તમારા રોગ કળે, આંખને જોવે કે તરત કે તમને તાવ તો છે, તમે બોલતા ને તો હા છે કહી દઈએ, તમને ફલાણું દર્દ તો છે એમ વૈદ કહી દે. એમાં ગુણાતીત બાપ છે ને હળ થાય ત્યાં કહી દે કોને કયો રોગ છે. કેમ વાત છે, જુનાગઢની અંદર નાજા જોગ્યા સાધુ થઈ ગયા, પછી એનું નામ ઘનશ્યામદાસ પડ્યું. વેલા ઉઠી ધ્યાન કરે, ગુણાતીત બાપ ઘણી વાર કથા વાર્તા કરે, આ ધ્યાન કરે. એક દિવસ પગે લાગવા આવ્યા એટલે પછી કીધું, ઘનશ્યામદાસજી હા ધ્યાન કરો છો? તો કે હા. સાચું કેજો, ધ્યાન કરો છો કે મોટા શિંગડા વાળી ભેંસ સંભાળો છો? હા બાપા, ઓકે, વાત સાચી છે, હું ધ્યાન કરવા બેસું પણ ઓલી ભેંસ તો સાંભળી જ જાય છે. બસ ત્યારે હામો બેસ તો આ બધું ટળશે. આવો નસ્તર મારી વેદ ક્યાંથી મળે ભાઈ, એ ગજબ છે. અને ત્યારે ઘનશ્યામ દાદી નાજા જોગ્યા કાન પકડ્યા, મા બાપ ગેલાને કાંઠે અમે ઘોડા પાવા આવ્યા હતા, અને કૃપાનંદ સ્વામી બધા સંતો ત્યાં ગેલાની રેતીમાં બેઠા બેઠા જ્ઞાન ગોષ્ઠી કરતા હતા. અમે બધા બે ત્રણ પાર્ષદો ઘોડા પીવડાવવા પાણી પીવડાવવા આવ્યા, એટલે અમને કૃપાનંદ સ્વામીએ કીધું એ પાર્ષદો અહીંયા આવો ભગવાનની વાતો કરીએ. ત્યારે સ્વામી મેં ડાયા થઈને કૃપાનંદ સ્વામીને એમ કહેલું કે સ્વામી વાતો તમે જેની કરવાના છે એની ભેળા રાયદી રખડીએ છીએ, પછી વાતો શું સાંભળવાની હોય, તમે એની જ વાત કરવાનો છે ને સહજાનંદ સ્વામીને, તો એની ભેળા તો રાત દી અમે ભેળા ને ભેળા જ રખડીએ છીએ, અંગરક્ષક પાર્ષદો છે, તો કરીને તો તમારે એની જ વાતો કરવી છે ને. ત્યારે કૃપાનંદ સ્વામી એટલું જ બોલ્યા હતા ત્યારે કરુણા એ કરીને, જાઓ જાઓ જાઓ નાજા જોગ્યા, આગળ જતા કોઈ સાધુ મળશે ને ત્યારે સમજાશે કે સત્સંગની શું જરૂર છે. એ સ્વામી આજ તમે મને સમજાવ્યું, કૃપાનંદ સ્વામીએ કહ્યું કે સાધુની શું જરૂર છે, જેની ભેળા રહેતા હતા એની જ વાતો કરતા હતા, પણ છતાં એ ખોટ ભેળારીએ તોય ટળે નહીં. અરે ગુણાતીત બાપાએ એમ કહ્યું છે, હો વર્ષ સુધી મૂર્તિને સામું આમ જોઈ રહીએ તોય દોષ ન ટળે, કીધા વગર દોષ ન ટળે, કારણ કે મૂર્તિ બોલવાની નથી, સાધુ બોલશે. તમે વિચાર કરો સત્સંગનો કેટલો, એટલે ક્યારે એમ ન માનવું કે હવે અમારે કાંઈ કરવા જેવું નથી, ઘરે બસ સાંભળીએ છીએ મજા કરીને ભજન કરીએ, ના ભૂલખાવ છે, ભૂલ ખાય છે. અરે એક દિવસ બીડીનો બંધાણી જો વેલું મોડું થાય તો આંખીઓના ટેરવા બધા લાલ થઈ જાય, આકુળ વ્યાકુળતા થઈ જાય, એમ ભાઈ એક દિવસ પણ જો સાધુ નો દેખાય તો પીડા થાય ત્યારે સમજવાનું કે હવે કઈક હેત થયું. બહુ મહિમા છે, બહુ મહિમા છે. દાદા મેકરણ કચ્છનો, ભાઈ કચ્છનો દાડો મેકરણ, ત્યારે ગધેડો રાખતા લાલિયો, લાલિયો કૂતરો રાખતા, છૂટો મૂકી દે લાલિયા કૂતરાને, કચ્છમાં કોઈ ભૂલો પીડ્યો હોય અને લાલિયો ગોત્યાવે, બેભાન થઈને પડી ગયો હોય, લાલિયો હગડ ગોતીને પછી અહીંયા આવો પાછો આવે અને તરત સમજી જાય કે કોઈક મુસાફર પાણીને વાકે, અનાજને વાકે, રણમાં ભૂલો પીડ્યો છે ને ખોવાઈ ગયો છે ને બિચારો ભૂખ્યો તરસો પડી ગયો છે, બેભાન થઈ ગયો, લાલિયો ગોત્યાવે, એટલે મેકરણ દાદા ગધેડા ઉપર નાખે પાણીને રોટલા અને લાલિયો આગળ હાલે એની પાસે લઈ જાય, દાદા મેકરણ અને બેઠો કરે, એને પાણી પીવડાવે, રોટલા ખવડાવે, ગધેડા ઉપર નાખીને આશ્રમમાં લાવે, સેવા કરે, બેઠો કરે ને ઘરે વળાવી દે. આવું કામ દાડો મેકરણ કરતા અને સિદ્ધ પુરુષ સંત. પણ એની ઝૂંપડીની આગળથી રોજ સવારે કુંભાર નીકળે. એ કુંભાર જ્યારે નીકળે એટલે દાડો મેકરણ ઊભા થઈ જાય, બે હાથ જોડીને નમસ્કાર કરે. બસ કુંભારને થઈ ગયું કે દાડો મેકરણ મને નમસ્કાર કરે, હું કેવો ભગત જ. વાત સાચી હો, પણ સમજો બાપા તમારા રૂવાણા ઉભા થઈ જાય એવી વાત છે. હા, રોજ કુંભાર નીકળે ગધેડા લઈ અને દાડો મેકરણ તર ઉભો થઈને બે હાથ જોડીને આમ નમસ્કાર કરે. કુંભારને રોજનું એમ થઈ ગયું કે આ બાપા તો ગજબ છે, મને પગે લાગે, આને આખી દુનિયા પગે લાગે અને દાડો મેકરણ મને પગે લાગે. પણ એમ જતા જતા જતા જતા દિવસો ગયા અને એક દિવસ કુંભાર ગધેડા લઈને નીકળ્યો, દાડો મેકરણ ઉભો ન થયો. એટલે કુંભાર ગધેડા ઉભા રહીને ઉભો રહી ગયો. એ કે બાપા રોજ તમે ઉભા થઈને બે હાથ જોડીને નમસ્કાર કરો, પણ આ દાડો મેકરણ ઉભો કેમ ન થયો અને કેમ નમસ્કાર ન કર્યા? તો કે કુંભાર ભગત, હું જાણું છું કે તમને ગેરસમજણ થઈ છે, હું કોને નમસ્કાર કરતો તમને ખબર નથી. તમે ગધેડા લઈ નીકળતા એમાં એક ગધેડાની ડોકે ભગવી ચીથરી બાંધી હતી, એ નીકળી ગઈ એટલે આજે આ ઉભો નથી થયો. હું રોજ ભગવી ચીથરીને પગે લાગતો હતો, ભગવી ચીથરી તે ગધેડાની ડોકે બાંધી હતી, એ ભગવું લૂકડું દેખાતો ને ઊભો થઈ જતો ને બે હાથ જોડીને હું નમસ્કાર કરતો, પણ આજ ભગવી ચીથરી ક્યાંક તૂટી ગઈ કે કાઢી નાખી તે એટલે હું ઊભો થયો નથી. ભગવા ચીથરાને આટલું વંદન, આટલું. તો વડતાલના ચોકમાં આરતીનો ડંકો પડ્યો, રઘુવીરજી મહારાજ ઉતાવળે ઉતાવળે સભામાંથી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના દર્શન માટે આરતીમાં જવા માંડ્યા, તો પગ નીચે કે પોચું પોચું લાગ્યું. નીચે જોયું તો ભગવો લુગડાનો કકડો હતો, રઘુવીરજી મહારાજ આદિ આચાર્ય નીચે બેસી ગયા. એ કપડાને ઉપાડ્યો ભગવાને, માથે મૂક્યો, આંખમાં આંસુ પડી ગયા. અરે હું ગમે એમ આચાર્ય હોઉં તો ગ્રહસ્થ છું, ગ્રહસ્થ છું, અને આ સાધુ તો સ્ત્રી ધનનો ત્યાગી છે, એના કપડા ઉપર મારો પગ ન હોય, આ આ જે મહિમા છે ક્યાં લેવા જાઓ? બહુ મોટી વાત છે. એટલે સંત, સત્સંગ, કથા, વાર્તા એની રોજની જરૂર છે. તો ગુણાતીત બાપ સમજાવે છે ભાઈ, તો કુંડળ રોકાણા અને પછી તરત એક પાર્ષદને જતા જતા એમણે પૂછાયું કે રાયબાને પૂછો, રાયબાને કૃપા સમાધિ, કૃપા સમાધિ એટલે જયારે બેસે ત્યારે સમાધિ થાય. એટલે પૂછાયું કે રાયબાને પૂછો, સમાધિ થાય છે? એટલે રાયબાએ કેવડાયું, સ્વામીને કયો, બેસવું તો થાય પણ વ્યવહારમાં નવરી થતી નથી. રાયબા માયની વાત છે કુંડળના. સ્વામી કે એટલે જ પૂછાયું છે રાયબાને કયો, કે વ્યવહારમાં ગૂંચવાઈ ગયો છો, શ્રીજીએ કૃપા કરીને કૃપા સમાધિ આપી છે તો આંખો મીચીને મૂર્તિનું, અક્ષરધામમાં બિરાજતા પ્રભુનું, એની મૂર્તિનું સ્વરૂપનું, રૂપનું સુખ લ્યો, વ્યવહાર તો ચાલ્યા જ કરવાનો છે. પણ સ્વામી એક શબ્દ કહ્યો કે કહ્યા વગર આ જીવની રજોટ ચડી જાય, ચડી જાય ને એવા એવાને ચડી જાય. તો ભાઈ તમે શું વાત કરો, અને એ વાત છે, તમે જુઓ, તમે બે ત્રણ સભાઓ કાઢી નાખો એટલે તમારી પૂજામાં, તમારી સ્મરણમાં બધે મળે ઢીલું પડવા, વૃત્તિમાં ફેર મળે પડવા, માનસિક પૂજામાં બધા મળે ચકરડા બીજા દેખાવા, સાચું ખોટું જેમ જેમ તમે. અને આજે એક દિવસ સાંભળી જાઓ તો મને ઘણા યુવાન્ય કહેતા હોય છે કે સ્વામી આ એક દિવસ આજે સાંભળી ગયા, અઠવાડિયા સુધીનો પાવર રે, જોશ રે, જુસ્સો રે, કે આપણે શું કરવાનું છે. પણ જો એક ચૂકી જાય તો આવતા વખતમાં ઘણું ઢીલું પડી જાય. માટે નિષદિન બ્રહ્માનંદ સ્વામી કહ્યું છે, નિષદિન સંત સમાગમ કીજે હો નિષદિન. ભાઈ રજોટ ચડી જાય, રજોટ ચડી જાય, શું વાતું કરવી તમને. ગુરુદેવ શાહ, એક પ્રસંગ તમને કહું છું, ધ્યાનથી સાંભળજો ભાઈ, કેવા કેવાને કેવી કેવી રજ ચડી જાય છે, તો આ પછી આપણે તો કેટલું સાવધાન થવું પડે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જુનાગઢ મંદિર હતા, ત્યારથી સત્સંગનું મંડળ બાંધ્યું, ગામડે ગામડે ફરે, ગામડાના એ ઓછું ભણેલા માણસો હોય તેની આગળ પણ એ વચનામૃત નિષ્કુળાનંદ કાવ્ય બધા નંદ સંતોના કીર્તોની કડીઓ બોલી બોલીને એવું લોકભોગ્ય ભાષામાં એ સદબોધ આપે, પાછું એવું જીવન, એવી જ વાણી, એવી રેણી કેરણી, અને એવા સત્પુરુષ, અને એવા મોટાના સેવેલા એમણે, જ્યાં જાય ત્યાં જાણે આમ જનરેટર ઇલેક્ટ્રિસિટી પેદા થાય એવું કામ થાય. બળિયા હોય વધારે બળિયા થઈ જાય, અને જે સાવ નિર્બળ હોય સબળ થઈ જાય, ધર્મ જ્ઞાન વૈરાગ્યની ખુમારી ચડી જાય, આવું આવું કામ થાય. અને ગામડે ગામડે એવા ભક્તો હોય એને સ્વામીમાં હેત થઈ જાય. એમાં અમરેલી જિલ્લામાં જાળીલા, જાળિયા નહીં, જાળીલા, એ ગામમાં એક કુંભાર ભગત, એનું નામ અર્જણ બાપા. અર્જણ બાપા કુંભાર, કુંભારનો જ ધંધો, માટલા આ તે બધું ઈટો બધું ઘડે પકાવે વેચે ને એનો વ્યવહાર. ભગત બહુ સારા, સ્વામીને વિશે એમને ખૂબ હેત બુદ્ધિ. એવા ભગત સારા, ધ્યાન ભજન આજ્ઞા ઉપાસના તે બધું, કે સંતો એ બાજુ કઈ નીકળ્યા હોય એ જમાનાના, તો એમ થાય હાલો થોડી વાર અર્જણ બાપાને મળી આવીએ, થોડી વાર આપણે અર્જણ બાપાને મળીએ બેસીએ, આવી હુમાયણ થાય. એવો બાપા કુંભાર ભગત અર્જણ બાપા, હવે એમાં તો બસ થઈ ગયું ને, સંતોને એમ થાય કે હાલો એની પાસે ઘડીક બેસીએ મળીએ વાત કરીએ, એવા અર્જણ બાપા. શાસ્ત્રીજી મહારાજ ગુરુદેવ આપણા એમની સાથે ખૂબ ભેદભાવ. એમ કરતા કરતા એનું શરીર વૃદ્ધ થયું, છોકરાની વહુ એમને ખાવું પીવું ઔષધ પાણી બધી વ્યવસ્થા, ખૂબ સારવાર કરે, સસરા માનીને નહીં ભગવાનના ભક્ત માનીને ખૂબ સેવા કરે, ખૂબ સેવા કરે. બાપા પાણી માગે ત્યાં દૂધ હાજર કરે એવી સેવા કરે. એમ કરતા કરતા એક દિવસ ભાઈ નંદ સંતો સાથે શ્રીજી મહારાજના દર્શન થયા, હાથ જોડ્યા, અને વિદાય લેતા હોય એમ હાથ જોડીને નંદ સંતો અને મહારાજના દર્શન થતા એમણે દેહ છોડી દીધો, ગયા બાપા. થોડા મહિના થયા, એ અર્જણ બાપાનો ભાઈ એમાં કોઈનો પ્રવેશ થાય એટલે વર્ણ બદલાઈ જાય, વાણી બદલાઈ જાય, હાવભાવ બદલાઈ જાય, અને રડવા માંડે. એટલે બધા પરિવારના ભેળા થઈ જાય, તમે આ છો, તમે તમે કોણ છો, કોણ બોલો છો, તમે કોણ પ્રવેશ કર્યો છે, બોલે નહીં પણ એટલું બોલો, હું દુઃખી બહુ છું, પણ તમે છો કોણ એ બોલો તો પછી કંઈક થાય, કે બસ હું દુઃખી બહુ છું, બસ મને આમાંથી છોડાવો કોઈ પણ, પણ તમે છો કોણ તો બોલે નહીં. એટલું બધું રડે, એટલું રડે. હવે ક્યારેક ક્યારેક આવી રીતે આવે, પ્રવેશ થાય, રડવા માંડે, કોણ છો પૂછો તો મૂંગા થઈ જાય, જવાબ કાંઈ મળે નહીં. પછી એમ પૂછતા પૂછતા એકવાર કહ્યું, ભાઈ મેં તમને કીધું હું બહુ દુઃખી છું, તમે એમ કરો મને રાજકોટ શાસ્ત્રીજી મહારાજ પાસે લઈ જાઓ ને. અરે પણ તમે કોણ છો એ બોલો તો મૂંગા થઈ જાય. વળી પાછો થોડા વખત થયેલ આવે, મેં તમને કેટલી વાર કહ્યું હું બહુ દુઃખી છું, રડે અત્યંત કરુણ આક્રંદ કરે, મેં તમને કેટલી વાર કહ્યું કે હું બહુ દુઃખી છું, તમે મને રાજકોટ શાસ્ત્રીજી મહારાજ પાસે લઈ જાઓ. પછી જો એના ભાઈઓને બધાને થયું કે હવે આ જે હોય આપણી આગળ તો કંઈ બોલતા નથી, એટલે આપણે રાજકોટ લઈ જઈએ. ત્યારે રાજકોટ ગુરુકુળનો 1947-48 પ્રારંભ કાળ, મકાનોનું બાંધકામ હજુ ચાલે, એટલે રહેવાની વ્યવસ્થા નહીં, એટલે રહેવાનું જૂનું મંદિર હતું, અત્યારે ભૂપેન્દ્ર રોડ ઉપર મંદિર છે, ત્યારે દાણાપીઠમાં સ્વામિનારાયણ મંદિર હતું, એટલે ત્યાં આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને બે આ કોઠારી સ્વામી હરજીવનદાસજી સ્વામી હજુ પણ છે એ, અને બીજા બે ત્રણ સંતો જે એ વખતે હતા એ પાંચેક સંતો ત્યાં દાણાપીઠમાં રહે, અને ત્યાંથી પછી સ્વામી આવા બાંધકામનું ગુરુકુળનું કામ બધું સંભાળે. એટલે પેલા એક બે હરિભક્તો એવેલા ભાઈ નાના ભાઈને લઈ અને દાણાપીઠ મંદિરે આવ્યા, કોઠારી સ્વામી હરજીવનદાસજી સ્વામી મળ્યા. ઓહો આવો આવો, એ ઓળખે સ્વામીની હારે બધે એ જ ફરેલા. એટલે આવો આવો બધા, આવો ભક્તો, આવો ભક્તો, કુંભાર ભક્તો આવો. એ પગે લાગીને બેઠા ને પછી વાત કરી કે સ્વામી આવું છે, આમાં કોઈ આવે છે, પૂછીએ છીએ તો બોલતા નથી, રડે છે બહુ. અને એક જ વેન લીધું છે કે મને શાસ્ત્રીજી મહારાજ પાસે રાજકોટ લઈ જાઓ, તો એટલા માટે અમે આવ્યા છીએ. એટલે કોઠારી સ્વામી કે અત્યારે તો શાસ્ત્રીજી મહારાજ ગુરુ મહારાજ છે નહીં, એ તો બહારગામ ગયા છે, એટલે અત્યારે તો નથી, પણ તમે ઉતારા કરો, સાંજ થઈ છે, જમો કરો, આરામ કરો, એક બે દિવસમાં સ્વામી આવી જશે, રોકાજો, પછી જે હશે એ થશે. જમાડ્યા, ઉતારા થયા, પછી સંધ્યા આરતી થાય, એ આરતી દંડવત નિયમ ચેષ્ટા અને કથા વાત બધું પૂરું થઈ ગયું, રાતના 9:30 થઈ જાય, બધા હરિભક્તો ગયા, સંતો ને આ બધા રહ્યા, અને પેલામાં પ્રવેશ થયો. એકદમ એનો વર્ણ બદલાણો, પછી એવું રડે એવું રડે. કોઠારી સ્વામી ને બોલાવ્યા, આવ્યા, ભાઈ તમે કોણ છો? બસ હું બહુ દુઃખી છું અને મારો અમારી ભાઈ સાહેબ છુટકારો કરો, કોઈ પણ હિસાબે મને આમાંથી છોડો. પણ તમે કોણ છો એ બોલો તો પછી કઈક થાય, શું છુટકારો કરવો? કેટલું રડ્યા, આશ્વાસન આપ્યું, ત્યારે માંડ માંડ બોલ્યા, સ્વામી હું અર્જણ બાપા છું. વિચાર કરો, કોઠારી સ્વામી આંચકો લઈ ગયા કે અર્જણ બાપા, અમે મા બાપા હું એ જ છું, હું પોતે એ અર્જણ બાપા, પોતે જેની પાસે સાધુ બેહવા આવતા એ અર્જણ પોતે હું છું. રે પણ બાપા, તમને આ થયું કેમ? આવું કે મહારાજ આવ્યા હતા, નંદ સંતો આવ્યા હતા, પણ મારી સેવા મારા દીકરાની ઘરવાળીએ બહુ જ કરી, જતા જતા મને એનામાં થોડું મન રહી ગયું, એટલે મહારાજ મૂકીને ચાલ્યા ગયા છે. તે દિવસથી આમનો ભટકું છું, મહા ત્રાસ છે સ્વામી, મને આમાંથી કોઈ પણ હિસાબે છોડાવો, બહુ દુઃખી છું. વિચાર, એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું છે, દેહના ભરણ પોષણ કરનારા અને સેવા કરનારામાંથી જેને હેત ચડ્યું એ ભગવાનની માયાને તરી ચૂક્યો છે. કઠણ છે બાપા. તુલસીદાસજી એટલે લખ્યું છે, એક મૃગ કે કારણે ભરત ધરે તીન દેહ, તુલસી ઉનકી ક્યા ગતિ જો સબસે કરત સને. આ બધે અરે કેટલાય લાકડા બાંધીને બેઠા, એનું શું તુલસીદાસજી કે થશે એ તો કહો. વિચારો, હું બાપા અર્જણ બાપા છું, આવું થઈ ગયું, હેત રહી, મને મન મન રહી ગયું, મહારાજ મૂકીને વિયા ગયા છે, મહા દુઃખ ભોગવું છું, મને અમારી ભાઈ સાહેબ કોઈ રીતે છોડાવો. સ્વામી કે અત્યારે તો સ્વામી છે નહીં. કોઠારી સ્વામી કે આવશે એટલે તમારી વાત કરશું ને બધું થશે, અત્યારે શાંતિ રાખો, ધીરજ રાખો. સારું, સુવડાવ્યા. બીજો દિવસ સવાર થયો, 8-9-10 થયા, તે વળી પાછા આવ્યા અને એવું રડે રડે. એટલે કોઠારી સ્વામીને બોલાવ્યો, સ્વામી બહુ રડે છે, તમે આવો. એટલે સ્વામી આવ્યા, એ કે તમે ધીરજ રાખો, પણ કે સ્વામી મારે પરિતાપ સહાતો, મને કોઈ પણ હિસાબે જલ્દી છોડાવો. પણ સ્વામી, કોઠારી સ્વામી કે શું કરીએ, શાસ્ત્રીજી મહારાજ નથી, એટલે તમે બહુ એવું કરો છો તો તમે જોઈ લો ને ક્યાં છે સ્વામી, શાસ્ત્રી મહારાજ ક્યાં છે તમે જોઈ લો ને. એટલે એક મિનિટ માટે માખ્યો મી ચૂક્યો, ખોલીને કે સ્વામી તો અત્યારે ભાવનગર લોખંડ બજારમાં ડંકીના પાઇપ ખરીદે છે, ત્યાં ડંકી આપણે જોયેલી ને, એ જે ડંકી સાધુ આશ્રમને ખૂણે હતી એ કેટલા વર્ષ સુધી હજી હોય કે નહીં ખબર નહીં, પણ એ ડંકી પહેલો દ્વાર નાખેલો એના પાઇપ લેવા માટે સ્વામી ભાવનગર ગયેલા, લોખંડ બજારમાં લોખંડના પાઇપ ડંકીના ખરીદતા હતા. અમે કીધું અર્જુન બાપાએ કે ત્યાં પાઇપ ખરીદે લોખંડ બજારમાં. જોવો જી, તમે સાચું કીધું છે, એ આવે ત્યારે થાય ને, તો ધીરજ રાખો, શાંતિ રાખો. કે ભલે મા બાપ, વળી પાછા ભાઈ આવી. એક દિવસ પસાર થઈ ગયો, બીજે દિવસે સવારે 6-7 વાગ્યા આવ્યા, એટલે ત્રીજો દિવસ થયો ને, સવારમાં 6-7 વાગ્યા આવ્યા, વળી કોઠાર સાહેબ બોલાવ્યા, વળી પગ પકડ્યા. પણ સ્વામી કે ભાઈ તમને કહ્યું બાપા, તમે અમારા વડીલ કહેવા, પણ ધીરજ રાખો, સ્વામી આવશે એટલે બધું કહીશું. તો કે માં હું એ માટે હવે નથી આજે આવ્યો, તો એટલા માટે આવ્યો છું કે તમે આજે ઠાકોરજીને ચૂરમાના લાડુ, અડદની દાળ, ભજીયા, પૂરી, આ બધો થાળ મારા તરફથી બનાવજો. શાસ્ત્રીજી મહારાજ ત્યાંથી નીકળી ગયા છે, બપોરે આવશે, મારે બધા સંતોને ઠાકોરજીને મારે રસોઈ દઈને જમાડવા છે. એટલે મારું આનું કામકાજ ઊંચું. એટલે હવે બપોરે અહીં પહોંચી જવાના છે, એટલે થાળ તમે આજે મારા તરફથી તૈયાર રાખજો, બધા સંતોને બધાને મારે જમાડવા છે. એણે કીધું એ પ્રમાણે થાળ બનાવ્યા. બપોર થઈ તો શાસ્ત્રીજી મહારાજ આવી ગયા. એટલે તરત કોઠાશે મેં વાત કરી કે સ્વામી આવું થયું છે, પણ તમે આવ્યા છો, થાક્યા પાક્યા છો, એટલે તમે પહેલાં નાહી ધોઈને બધું કરીને જમી લ્યો, થોડો આરામ કરી લ્યો, 3-4 વાગે ઠાકોર જાગે, પછી આપણે આ બધું સંભાળશું. સ્વામી કે ના, જમવાનું પછી, ઠાકોર જમાડવાનું આરામનું પછી, કોઠારી સ્વામી આપણે પહેલાં એનો અર્જણ બાપાનું દુઃખ ટાળવું છું. એ આટલું એટલું રડે છે, આટલું એટલું દુઃખ છે, તો એમાં આપણે ધીરજ ન રખાય, આપણે સાધુ છે, લાવો અત્યારે ને અત્યારે એમને બોલાવો. હે સંત પરમ હિતકારી ભાઈ, તરત જ એમને કીધું કે લો સ્વામી આવી ગયા છે, આવીને આવી બેઠા. પણ જેવા સ્વામીને જોયા, થયો પ્રવેશ, તરત પગ પકડીને માથું મૂકીને કરુણ આકરણ કરે. સ્વામી હાથ ફેરે, બાપા ધીરજ રાખો, શાંતિ રાખો, જે થવાનું થઈ ગયું, રેડાથી શું મેળ પડશે. બાપા કોઈ પણ હિસાબે બદ્રિકાશ્રમમાં મોકલો, બદ્રિકાશ્રમમાં, અક્ષરધામમાં મોકલો, અક્ષરધામમાં, જ્યાં મોકલો ત્યાં મોકલો, પણ મને આ રખડતી યોનીમાંથી છોડાવો, મહા ત્રાસ છે, મને મહારાજનું કોઈ સુખ આવતું નથી, કૃપા કરો. સ્વામી કે કરીએ, બધી વાત જાણી, પૂછ્યું બધું, તમને આવું કેમ થઈ ગયું, બધી વાત સાંભળી. એટલે સ્વામી કે બાપા ભૂલ થઈ, ભોગવવી તો પડે, પણ સારું ધીરજ રાખ. સ્વામી પૂજાના જે હરિકૃષ્ણ મહારાજ આપણે દર્શન કર્યા હોય, એ ઠાકોરજી મંગાવડાવ્યા. સ્વામીએ જળ ધરાવ્યું ઠાકોરજીને, હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, અર્જણ બાપા ભગત તમારા છે, એને આશરો તમારો છે, એને બીજા માથું મૂક્યું નથી. મહારાજ ભૂલ થઈ ગઈ છે, અમે એના વતી માફી માગીએ છીએ, અમે પ્રાર્થના કરીએ છીએ, એની ભૂલ માફ કરો અને તમારી મૂર્તિનું સુખ આપો. મહારાજ જળ ધરાવી અને અર્જણ બાપાને કીધું, લ્યો બાપા ક્યાં જવું છે બોલો, ક્યાં જવું છે તમારે? તો કે મા બાપ જ્યાં મોકલો ત્યાં, બદ્રિકાશ્રમમાં મોકલો તો બદ્રિકાશ્રમમાં, અક્ષરધામમાં મોકલો તો અક્ષરધામમાં. સ્વામી કે બાપા આપણે બદ્રિકાશ્રમમાં આટા ઠોકવા જવાનું હોય? પછી ક્યારે આ પુરુષોત્તમનો ભેટો થાય બાપા? એવું માટે કાં તમે વાયા મીડિયા કરો, મારા વાલા એકમાંથી બીજી ભૂલ કાં કરો? અમે બેઠા, મહારાજ પ્રગટ બેઠા છે, લ્યો આ પીવો જળ ને જાઓ અત્યારે ને અત્યારે મહારાજની સાથે અક્ષરધામમાં. એ જળ પીધું અને ફરીથી દેહ મુક્તા એમ હાથ જોડીને ગયા. તે દિન ગણીને આજનો દેહ. પણ બે એક વાતે આનંદ પણ થાય છે કે જો આપણને આમ કઈ મળી જાય તો ભૂલ સુધરી જાય, પણ ન મળે તો. અને બીજું કે સેજ ભૂલ થઈ ગઈ હોય તો કેવું કેવું થાય છે, રજ ભરી જાય.